માહિતી છે તેવું ગીતામાં કેમ લખ્યું નથી કે જ્ઞાની ચોખ્ખોટ તેવું ચોખ્ખોટ પૂર્વક કેમ લખ્યું નથી કે આવા જ્ઞાની સમજી શકે એમ ફળની આશા રાખ્યા વગર જ્ઞાની જ રહી શકે બીજા ના રહી શકે એવું કેમ લખ્યું રહેતા હોય જ્ઞાની થઈ જાય ને રેવાય નઈ રહેવું હોય તો ના રેવાય કેવી રીતે રે એની દાન જ્યાં સુધી આ સૌ વિષય નું લાલતું છે એ તો નિર્વિષય હોય તેનું કામ છે શું આ વિષય ને લાલતું લોકો કેરીઓ હારું કોકે કહ્યું કેરીઓ વફત આવી તો ત્રણ મિલિયન પાસે જાય ને આ શું કહ્યું એ તો બરાબર સારું એ તો જ્ઞાનીઓ નું કામ શું અડથારથી નું કામ જ નહીં આતતા એ ચાર પ્રકારે ભક્તો કયા ને તેમાં આતતા એ આતતા આત પરિણામ વાળા અડથારથી નું આ બધા નું કામ જ નહીં એ તો જ્ઞાની નું જ કામ કારણ જ્ઞાની એ કે છે મારો આત્મા છે શું છે ગીતામાં તો બધું હાથું લખેલું પણ ગીતા અક્ષરે કોને આમ પડી એ મને તે જ લાવ પાછા ગીતા ને ગીતા ને ભગવાની જરૂર નથી ગીતા સાચી જ છે લોકોને સમજે ના પડે તેમ ગીતા શું કરે તમે કોઈ કામ કર્યું છે આશા રાખે છે બધી આશા શી રાખે શું કે છે હા કરી શકે ને માણસ કેવી કરી શકે માણસ જ્ઞાની થાય પોતે હું કોણ છું ભણ થાય ત્યારે કરી શકે અત્યારે શું તમારું નામ જયપ્રકાશ જયપ્રકાશ તમે જયપ્રકાશ ખરેખર છો તમારું નામ જયપ્રકાશ છે તમે કોણ છો બાપ નો છોકરો બાપ ના છોકરા નહીં બાપ ના છોકરા વ્યવહાર થી પણ ખરેખર તમે કોણ છો તો એ ખરેખર જાણે એ ખરેખર કોણ છો જાણે ત્યાર પછી છે તે ફળની આશા રાખે છે એ કામ થઈ શકે પણ જ્યાં સુધી હું જયપ્રકાશ છું ત્યાં ફળની આશા રાખી જ્યાં દેહ જ હું છું દેહ ને જ આત્મા માનવામાં આવે છે દેહ માં આત્મા બુદ્ધિ છે દેહાદેહ છે ત્યાં સુધી ખીર છૂટે જેને દેહાદેહ ગયેલો હોય તેને ફળની આશા હોય એને આખી દુનિયા આપે તો કામ નહીં નહીં શું કહ્યું કોઈ માણસ બહુ દુઃખી ને દુઃખી રહ્યા કરે છે તમારો કર્મ જ તમને દુઃખ દે છે માટે કર્મ સીધો કરો જ્યાંથી આમ સમજાયું કે આ દુઃખ પડવા માંડ્યું ત્યાંથી નવા કર્મ કરો તે સારો અકર્મ જૂના જે થઈ ગયા એ થઈ ગયા પણ નવે છે તે સારા કરો આ બધું તમારું જ પ્રોજેક્શન આમાં ભગવાન કોઈ દાડો અને માથે કરતો નથી અને ભગવાન કોઈ દાડો અમે યાદ કરતા નથી ભગવાન તો એનું નામ દેવો ત્યારે તમે શાંતિ આપે શકતો જયારે બહુ દુઃખી થાવ ત્યારે એનું નામ દેવો તો યાર શાંતિ થાય કોઈ વ્યક્તિને સામાન્ય મહેનત કરે ને પણ એનું ફળ બહુ જલ્દી મળી જાય છે જયારે બહુ હેરાન ગતિ પડે છે એનું કારણ શું છે કોઈ વ્યક્તિને થોડુંક મહેનત કરે ને બહુ સારું ફળ મળે અને કોઈ બહુ મહેનત કરે તો એને ફળ મળતું નથી તો એનું શું કારણ એ તો આ મજૂરો આખો દાડો મહેનત કરે છે ને તો ખાવાનું નથી મળતું અને આ કેટલાક છે તે ગાડા માણસો આમ તો ફોન કરે છે ને તો છે તે $10,000 મળી જાય ગરીબો એટલે પુણ્ય કર્યા હોય ને તો પુણ્ય નું ફળ છે આ બધું આ સંસાર તમારું પુણ્ય નું ફળ છે અને પાપ નું ફળ દુઃખ છે અને પુણ્ય નું ફળ સુખ છે પુણ્ય એટલે ક્રેડિટ બેંકમાં ક્રેડિટ કરી કરાયું છે તમને સુખ છે અને પાપ એટલે ડેબિટ ડેબિટ કર્યું છે દુઃખ છે બસ એ પુણ્ય પાપ નું ફળ છે આ પુણ્ય ને સુખ ભોગવવા માટે માણસે શું કરવું જોઈએ પુણ્ય અને સુખ એ માટે માણસે શું કરવું જોઈએ સુખ આપે કે પુણ્ય બંધાય આ તો પોતે વાપરી ખાય છે પોતાને પોતે પોતે ભોગવી લે છે એમાં પુણ્ય બંધાય નહીં લોકોને સુખ આપે ત્યારે પુણ્ય બંધાય કોઈના દિલ સારા હોય કોઈનું કોઈને અડચણ થાકી હોય કોઈને સલાહ આપી હોય સારી અગર પૈસા હોય તો પૈસા કઈ મદદ કરી હોય તારે કઈ થાય શું આ તો હું તો કોઈ લઈ લેવા તૈયાર છું અને પછી સુખી સુખી જ થાય માણસ આ પોપાભાઈ નો રાજ નથી, બિલકુલ ન્યાય છે. એક મિનિટે મિનિટ ન્યાય થઈ રહ્યો છે. કલયુગમાં ન્યાય ને સત્યુગમાં ન્યાય હતો, કારણ કુદરત બિલકુલ ન્યાય છે, ભગવાન ન્યાય છે. કાલથી ફેરફાર કરો તો મારા કોઈને દુઃખ થાય એવું કાર્ય કરવું નથી, તો તું ફેરફાર થશે ને. જાગ્યા તો અર્થી સવાર ભાઈ કહે છે કે ભગવાન સર્વશક્તિમાન છે, મંદિર માં બેઠેલા છે, આપણે મૂર્તિ રૂપે નથી માનતા, પણ આપણે સાચા છે માનીએ છીએ, છતાં પણ મંદિરોમાં ચોરીઓ કેમ થાય છે? મંદિરોમાં આ ભગવાન કોના માટે છે? જેને શ્રદ્ધા બેઠી હોય તેના માટે છે. જેને શ્રદ્ધા ના બેઠી હોય તે ત્યાં ચોરી કરે, તેને કશું નુકસાન ના કરે. આમ ભાઈ ને જેને શ્રદ્ધા બેઠી હોય તેને નુકસાન. એમ કે છે ભગવાન સર્વશક્તિમાન છે તો કે ચોરી કેમ થવા દે છે? ચોરી કેમ થવા દે છે ભગવાન સર્વશક્તિમાન છે તો? ભગવાન આપ જાણે નહી, ભગવાન તો ચોર ને લાઈટ આપે ઉડતું. અહીંયા આગળ આ તાત ચોરી જવાનું હોય તો લાઈટ આપે ઉડતું, કે આ રીતે લઈ લીધી. અમુક ટાઈમ એ નથી હોતા તે ટાઈમ લઈ જાય. ચોર ને હેલ્પ કરી જોઈએ ને, એ ચોર ને હેલ્પ કરે છે, પોલીસ ને હેલ્પ કરે. પોલીસ ને દેખાય તે બાજુ ગયો, ચોર ને કહે પેલી બાજુ છકી જવાય. કારણ કે પ્રકાશ જ આપે ભગવાન, કશું મદદ આ દુનિયા કોઈ જાત ની ભગવાન કરતા નથી. પ્રકાશ જ આપે, એ પ્રકાશ માં તારે જે કરવું એ તારી જવાબદારી, તારે બધી જવાબદારી તારી. હમણાં મોરારી બાપુ પણ આવી ગયા, પણ ખરો ધર્મ કયો પાલન કરવો એ હજુ સમજાતું નથી. એવું છે ને, ધર્મ તો એ જ પાલન કરવો કે લોકોને સુખ આપવું, એ ધર્મ છે આ દુનિયા. બીજો કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. લોકોને સુખ આપવું એઝ ફાર એઝ પોસિબલ, મનુષ્યનું સુખ આપવું. મનુષ્યનું સુખ આપી દીયા હોય તો પછી જાનવરોને આપવું શું કહે? પણ જ્યાંથી મનુષ્યનું સુખ ના આપ્યું ત્યાં જાનવર સુખ નહીં આપો. ચાલે પણ ચાલો મનુષ્યને જ આપો, અને મનુષ્ય બધાને ના આપે પણ તમારે હગા વાળાને આપો, નજીક વાળાને આપો. એ તમને દુઃખ આપે તો એ તમારે એને સુખ આપવું, એ તમારો ફરજ છે, તમારી ધર્મ ધર્મ છે. મનના ભાવ પલટાતા નથી તો શું કરવું? એ મનના ભાવ પલટાતા નથી તો શું કરવું? કેમ પલટાતા? જાણીએ છીએ સમજીએ છીએ પણ એવું થઈ નથી શકતું. એમ ના કેમ પલટાય? આમ કેમ કુવામ નહીં પડતો? મન કે કુવામ પડે, કુવામ પડે પણ કેમ પડતો નથી? મનનું મનનું માને જ નહીં તીગડે તો. બધું પોતાનું ધાર્યું થઈ શકે એમ છે, કરવું નથી અને કરવું નથી, બધું ધાર્યું થઈ શકે એમ છે. આજે કોઈ કે થોડું ખરાબ કર્યું છે એનું આપણે સારું કરવા જઈએ, પણ એ માણસ એમ સમજે છે કે તમે મૂર્ખા છો, તો કેટલે સુધી ક્યાં સુધી જવું? એમ કે કોઈ આપણું આપણું ખરાબ કર્યું હોય અને આપણે એનું સારું કરવા જઈએ તો એમ કે તમે મૂર્ખા છો, કે તો આપણે ક્યાં સુધી એનું સારું કરવું? સારું એક એક તમે મૂર્ખા છે તો એ કર્યા કરે ને, તમને વધારે આવે. કારણ કે એનો તો કાયદો નથી ને, અરે સારું કરે તો મૂર્ખા કે એવું કોક વાળો બને ના બને એવું બનતા સુધી. એ તો હાવ ત્યાં બે પાંચ માણસ એવા નીકળે મગર ના નથી બધા એવું ના બોલે. કોઈ દુખી હોય, કોઈ જતો હોય ને થાકેલો હોય તો તમે ચા પાડી પડો ને તેને સારું લાગે બિચારા. શું તો હોય તો ના હોય તો અમથા પાણી પાવ ને તો સારું લાગે. બધો તમારો હિસાબ છે, બધું તમે જેવું પ્રોજેક્ટ કરશો એ તમારું પ્રોજેક્શન છે. આ બીજો પ્રોજેક્ટ ભગવાન એ બતાવી શકે નહી. તમે જે અવરું કરો ને ભગવાન તમે બતાવ્યું કશું બને નહીં. ચોરી બજાર બધું કર્યું હોય અને પૈસાદાર હોય, પછી એવા બધા એના બધા પૈસા જતા રહે રાઈટ, તો પછી એમ કે એને આપડે મદદ કરાય તો પાછું એ તો એવો ને એવો જ થઈ જાય કે છે. એને પાછા આપડે મદદ કરવાનું તમે શીખવા, દુખ્યો હોય તો મદદ કરાય, પછી રાક્ષસ હોય તો એ દુખ્યો હોય એ કદું છે. કારણ કે ભગવાન તો આધાર થાય છે, ભગવાન નોંધ કરે છે એને તો ભગવાન જ નથી, ભગવાન નોંધ કરે છે કે તમે શું કહી રહ્યા. માટે ગમે ત્યારે મદદ કરશે ને, એમ કે છે કે તમે એવાને મદદ કરો ને એ છે તો દારૂ પીએ ખરાબ કામ કરે તો એનું પાપ તમને પહોંચે છે એવું શાસ્ત્ર માં લખ્યું છે. ના એવું કશું છે, એ દુખી હોય ને અને આપણને એમ કે આ ખાધું નથી તો ખવડાવો અને મારે કપડાં નથી બે કપડાં હાલો અને કઈ મારે દવાના પૈસા નથી તો કઈ કઈ દવા જોઈએ છે તે આપણે લખ્યા ને તે લખીએ લાયા લઈએ બજારમાં રોકડા પૈસા ના આવે. હેલ્પ તો કરવી છે ને, કોઈને હેલ્પ કરી ના હોય પોતાની હેલ્પ છે એની રીત છે ને, હેલ્પ કરવાની રીત બતાવે આ રીતે તમે હેલ્પ કરો. પૈસા ના આપશો પણ એને ખાવાનું સુખ જોઈએ છે એટલે આવ્યા છે. તો પછી આ બધું શું કરવા પૂછે તો કે છે ધીરે ધીરે દાદા પગથ થી ચડીએ ને કે છે કાયમ નું સુખ જોઈએ તો મારે ત્યાં આવું છે કે તને ગાવે તો એના માટે તને કેવો વિચાર આવે આવે એના માટે એના માટે ખરાબ વિચાર આવતો તો દાદા હવે નથી આવતો એ એને નામ શું કહેવાય શું કે બીજા ને પ્રશ્ન પૂછે પૂછજો દાદા કોઈ ભાષણ નથી કરતા એમ ખાલી પ્રશ્નો ના જ જવાબ આપે છે. ખોટા કર્મ જે નહીં આગળ દર્શન કરવા આવ્યા કરીએ તે આ શું કરે ભગવાન શું કરે કોઈ યાદ કોઈ બતાવે નહીં. ચાર કર્મો નું ફળ મળે અવશ્ય મળશે. પરીક્ષામાં સારી રીતે લખો નહીં અને પછી ભગવાન પર આયન કરો મને પાસ કરે ભગવાન ક્યાંથી રાજ કરે ભગવાન માં પરીક્ષા માં સારો પેપર લખશો તો ફળ મળશે. આ પોપા બની રાજ નહીં ચાલે એક સેન્ટ પણ નહીં ચાલે એવું કે ભગવાન એક સેન્ટ ઉમેરી આલે એવું નથી. તારું ઉમેરી એક ને ઉમેરી આવે બીજા ને ઉમેરી આલો એને પક્ષપાતી થાય નહીં એમને. માકડ મચ્છર થયા હોય કે આપડે એને એને મારી નાખીએ હવે જરૂરી છે તો એમાં હિંસા નો ભાવ થયો કે નહીં મારવાની શી જરૂર છે તો વધ્યા કરે ને પછી માર્યા કરતા બહાર નમકી આવો ને અધિકાર છે તો બનાવતા ભાઈ તો બનાવી શકો તો બનાવી ના શકો એને મજા છે. જે તમે ક્રિએટ કરતા હોય તે તમે નાશ કરી શકો, ક્રિએટ જ નાશ થતા હોય છે એક મોટો મોટો ગુનો છે. તમારી દવા છાંટે તમારે શું દશા થશે? એક દાડો તમારો વારો તો આવશે ને, તમે જો દવા અમની પર છોડશો તો તમારો વારો કોઈ આવશે માટે એ સિસ્ટમ જ દવા દો ને, દવા થતો ને એ સિસ્ટમ આપડે ઉભું કરી તમારી પાસે દવા થાય ને માટે બચાવો દરેક ને છીએ ને મકાન કઈ આ શરીર તમારું છે અને તમારું હોય તો છોડીને જવું ના પડે. આ તો ચોરી લાવેલા શરીર છે, ચોરી નો માલ છે, મકાન એનો ખાઈ જાય છે, મચ્છર એનું ખાઈ જાય છે, જે જેનું હોય એ લઈ જાય છે, મસ્તી તો લઈ જવા દો નહીં. માય બોડી કે જતી વખતે શું કરે, છોડીને જવું પડે ને? તો સમજ પડી, એટલે આ પોતાનું નથી, તેને પોતાનું કરી પોતાની વસ્તુ જ ના. અને મોકળ કઈ રહે છે એ તો બિચારા બહુ સારા છે, પણ આ ધણી બૈરીઓ ને કહી રહે છે, બૈરી ધણી કહી રહે છે, એ બહુ સમૂહ હોય. પણ બૈરી કાયમ કઈ હોય એ ગંધ માર કે છે, મારી વાઈફ મને હાપણ ની પેટ કહી રહી છે, તારે હું પહેણો તો શું કરે હાપણ ની જોડે, તારી હાથ નહી હોય મુ એમને હાપણ આવતી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે, દુનિયામાં કેવી કેવી સાસુ હોય છે, ધણી કેવા કેવા હોય છે, બૈરીઓ કેવી છે, માખણ મચ્છર નો ઉદ્ધાર એ જીવાતમાં એવો આવ્યો કે એને ખરાબ એને મારીએ તો એને મુક્તિ મળી ને બીજા સારા જન્મ પડે કેવું પડે. એ તો આપણે તમને કોઈ મારી નાખે પણ એવું ગતિ મળશે, ચાલો મારી નાખે કુદરતી કોર્ટ માં ચાલે છે એના કેસ, આપડે ખબર પાછી બધું ભૂલી ગઈ એટલે એને એ થઈ જાય પછી. અરે ભાઈ કે છે કે આપડે માકણ મચ્છર કે છે કે આપડે મારી નાખીએ તો કઈ એના કર્મ માં એ મરવાનું લખાયેલું હોય ને એને કે તો આગળ સારી ગતિ મળવાની હોય એટલે આપડે મારી નાખીએ તો એને ગતિ સારી મળે. પણ તમારું શું થાય, તમારી અધોગતિ થાય ને, તમારી નર્ક ગતિ થાય, કોણ કે છે ભાઈ નર્ક ગતિ થાય? કોઈ જીવ ને કોઈ જીવ ને મારવાનો અધિકાર કોઈ ને છે નહી, એ અધિકાર લેશો નહી. એમ કે છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુન ને તો ઉશ્કેરેલા ને મારવા માટે, ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુન ને એ બધાને મારવા માટે તો ઉશ્કેરેલા ને. એ કૃષ્ણ ભગવાન કહી છે કે તમારે જ ના કરાય, કૃષ્ણ ભગવાન તો જ્ઞાન થી જોનાર હતા કે આ જે બનવાનું છે તે પહેલેથી કહી દીધું, અને તમને એવું કઈ જ્ઞાન નથી કે તમે એટલે તમારાથી કોઈ તમારાથી લગાવ આ કાયદો હાથમાં ના લેવાય, કોઈ જીને મરાય તો નહીં, બિલકુલ ભૂલથી મરી ગયો હોય તો પશ્ચાતાપ કરવો પડે, કાયદો હાથમાં ના લેવાય. આ કાયદો હાથમાં લેવાથી તો ભટકવાનું થયું છે, અનંત અવતારથી ભટક ભટક ભટક ભટક કર્યા કરે, કાયદો હાથમાં લે એટલે ભટકી ભટકવાનું થયું છે. કોઈ જીવ ને મળાય નહી, ચિંતિત માટે દુઃખ કરાય નહી. કોઈ દુઃખ આપે તમારે જમે કઈ દેવું તો બીજો ભાવ સુધરી જાય, નહી તો આમ ભાવ બગાડતા ચાલે છે. અમેરિકામાં અધમ માં અધમ કામ થાય છે, અમેરિકામાં અધમ માં અધમ કામ થાય છે, છતાં આ દેશ માં આટલી બધી સમૃદ્ધિ કેમ છે? શું અધમ કામ થાય છે અહીંયા દેશ માં? કયું કામ અધમ થાય છે? સૌથી વધારે તો માંસાહારી છે ને અહિયાં, અહિયાં સૌથી વધારે માંસાહારી છે ને. માંસાહાર નો એટલો બધો આપડા લોકો જે જોખમ લે છે એના કરતા જોખમ ઓછું છે. આપણા લોકો જે માંસાહાર કરે છે એના કરતા માંસાહાર ઓછું છે. હિન્દુસ્તાન ના જે માંસાહાર કરે છે તો દુનિયામાં કોઈ ના કરે એવા કરે છે. એ તો વાઇફ નું લોહી પીએ છે, હાહુઓનું લોહી પીએ છે, સસરા નું લોહી પીએ છે, આ તો જાનવર નું લોહી પીએ છે બિચારા. તો હાહુ નું લોહી પીએ, ધણી લોહી પી જાય, ધણી અને બાયરી લોહી પી જાય ને. એટલે બહુ આખો દાવ કકડાટ ના હોય. જરા કોઈ ભરો ખીડી જાય એટલો થોડી વાર ખીડી જાય, પછી પછી કશું નહીં. હવે ડોલર આવ્યો ને 2000, તે 2 મહિને જઈને વાપરી આવ્યો નિરાંતે. શું કહ્યું? આ તો વાપરવાનું નથી. સ્ટોર માં જ જવાના દેમ, સ્ટોર માં જવાનું. ગઈ તારી વાત જાણ કે. અને એ તો પેલું તરત જ કે ભાઈ કે લેડી કે સ્ટોર માં, હા ચાલ ચાલ. પછી જરા હાથ ગાલે નહીં, એની કેરી માં હાથ ગાલે તે ભાઈ ને વાંધો ના ભાઈ. એને વધુ નહીં સ્ટોર માં જતી કદાચ ઘરે ના ગાલે એની કેરી માં. એને વાંધો નહીં, આપડા લોકો ના ગાલે. પણ આપડા જેવું કાકડા પીવું જીવન નહીં, આવું નહીં. આપડા લોકો તો મનુષ્ય નું લોહી પીએ છે ને, આ જાનવર લોહી પીએ. હિન્દુસ્તાન ના લોકો મનુષ્ય નું લોહી પીએ છે, તે હગા વાળા નું છે, બાર વાળું નહીં. પોલીસ વાળું નહીં, પોલીસ વાળા તડકા ને પછી તો એટલે બૈરી જરા બોલી હોય તો 3 દાડા સુધી એને તેલ કર્યા કરે. અને આ તો કાયમ રે સમાજ ના દબાણ થી. એ પોતાને પોતાની જાતે નહી રહેતી, સમાજ નું દબાણ એવું છે કે છુટકો જ ના થાય. બાંધી ખીલે બાંધેલી છે અને આ ખીલે ખીલે બાંધેલી નહી. આ લેડીઓ છે ને ખીલે બધે ન મેરી, જો પેલો વધારે પડતું બોલે દેવું હું કઈ બંદૂક દેખાય જતી રહે. અને આ તો ખીલે બાંધેલી, લોક શું કે છે, મારા ધણી મારા સસરા શું કે છે, મારા બાપ શું કે છે, મા શું કે છે, એ ના ચાલે. તો પછી કઈ સંસ્કૃતિ સાચી ને ખરી? આપણી સંસ્કૃતિ બહુ ઊંચી, પણ ત્યારે સંસ્કૃતિ ક્યાંથી ની થાય તો ધણી ને હાથે માર ખાઈ ખાઈ નઈ પણ ઠેર જોઈ રે. એવી સંસ્કૃતિ આપડી. અને પછી પાછી કાકા મરી ગયા ની તો એક એસીઓ ના માજી હતો, તે સરણી કરતા હતા. કાકા મરી ગયા તે સરણી માં કે કાકા ને આ ભાવતું હતું, તે ભાવતું બધું ન્યુયોર્ક થી મંગાવો. તે બધી જતા ફ્રૂટ મંગાવ્યા અને કાકા ની સરણી મૂક્યા. તારે છોકરે કહ્યું માજી કાકા તમને 3 મહિના ઉપર ધક્કો મારે પાડી નાખ્યો, પણ આવા ધણી નહીં મળે ફરી કે છે. કે આવા ધણી ફરી નહીં મળે કે એ આ સંસ્કાર આર્ય નારી અન્નારી થઈ ગઈ છે તો એ આર્યતા રહી છે. શું કહ્યું? ભલે ને અન્નારી થઈ ગઈ પણ આર્યતા રહી છે. કેમ બોલતા નથી તમને? ગમ્યું નહી વાત? બંને બાજુ નું બોલાય છે તમારે, ગરીબ ભાઈ સંસ્કૃતિ ને વખાણો છો, ગરીબ ભાઈ ને વખોડો છો આપણી આપણી આર્ય સંસ્કૃતિ ને. ના એ વખોડતો નથી એ, તમને તમે જો માજર કાઢો ને જેટલી ખરાબી છે આપડે ખરાબી જાહેર કરીએ છીએ, અને આટલા સારું છે તે જાહેર કરીએ છીએ, તો સાહેબ એવું જાહેર કરવું જોઈએ. એક બાજુ વખોડાય જ ને એકલી, જેવી છે એવી કેવી જોઈએ, સમજ ને? તમે આપણી સંસ્કૃતિ માં વખાણ કરો છો, ને આમ એક વર્ષ સ્ત્રીઓનો એ કરો, સાસુ ને દુઃખ દે છે, બહુ ને દુઃખ દે છે, બારી મેલે છે, આમ કરો છો, એની બહુ ખરાબી ને કાઢવાની છે, સારી રહેવા દેવાની છે, સારી છે ભાગ તે રહેવા દેવાની. આ દેશ બહુ અત્યાચાર આ દેશ માં છે, છતાં આ દેશ બહુ સમૃદ્ધ છે, આપણા દેશ માં બહુ પુણ્ય છે, બહુ સારા છે, છતાં આપણો દેશ છે. પ્રશ્ન કર્યો હતા એમનો, પ્રશ્ન એ છે આપણા દેશ માં કે છે કે આટલા બધા અત્યાચારો છે ને એ છે, અને અહિયાં કે છે કે આટલા અહિયાં વચ્ચે બધા ખરાબ કામ થાય છે, છતાં અહિયાં કે છે સમૃદ્ધિ કેમ વધારે છે? અહી ખરાબ કામ થતું જ નથી, ખરાબ ત્યાં જ થાય છે. જેના કરતા આપડા લોહી પીએ છે વધારે મોટું એમ કે છે કે અહિયાં કે છે બહુ ખૂનો થાય છે, બધા આખા દુનિયા કરતા વધારે ખૂન થાય છે, અને લોકો બાપ છોકરા મારી નાખે છે, મારી નાખે, મારી નાખવાનું એ તો જેને જેને ગુનો હોય, પણ આમ આ લોકો ને છે આમાં મારી મનમાં વેર કે હોય ત્યાં બધું બહુ ના હોય. આપડા લોકો આખો ધડો કકડાટ, કકડાટ આખો ધડો હવા માં ઉઠ્યો તાર થી નાસ્તો જ કકડાટ નો. એક બાત હમ પૂછ રહે હૈ, સ્વામી જી પૂછે છે, એક સુના દે રહા હૈ, ઠીક છે? દાદા સ્વામી જી પૂછે છે, પૂછો. હું એક પ્રશ્ન પૂછું છું. હા પૂછો. કે આ જયારે થી સૃષ્ટિ ઉત્પન્ન થઈ તો જ્યાં જ્યાં ધર્મ ગુરુ આયા આ બોલા કે મારા હું પરમાત્મા ના દૂત છું, એની મારા થી મનુષ્ય માત્ર ને શાંતિ મળશે. આ સંદેશા મોજેજ ને આપા, પણ જુ એની ક્રાઇસ્ટ દેનો ધાર્મિક છે, દેનો ખૂન ની નદિયા બહાયા. જયારે આખા યુરોપ માં અત્યારે મુહમ્મદ જુ ક્રિશ્ચિયન એક બીજા ને ખૂન ની નદી બહાવે છે, આ ભારત માં જૂના જમાના માં રામ કહો કૃષ્ણ કહો, આજ એક રામ જો છે અયોધ્યા માં, આ કૃષ્ણ ને જય શ્રી કૃષ્ણ બોલવામાં રાજી નથી. એની જો આપણે કૃષ્ણ પરિણામી ધર્મ છે, આ જય રામ કહવાની રાજી નથી. આ મારા જોતા જોતા ઇતિહાસ બતાવે છે કે જૈનો માં સિતેમ્બર ઓર દિગંબર આ એક દિના ને મુંહ જોવા માટે રાજી નથી. યહી નહીં, આ આ દેશ માં બે જૈન ગુરુઓ આયા. હું એક કોઈ ટીકા ટીપણી નહીં કરું છું, હું એક ઇતિહાસ ને તમારે સામે રજૂ કરું છું. આ તમે બધા લોકો વિચાર કરો કે કેટલા ખરા કહું છું, કેટલા ખોટા કરું છું. તો એકબીજાને કાપીને જળ ઉખાડવા માટે એક ધર્મ ગુરુઓ છે. આ ભારત મેં એટલા ભગવાન પનપા, લેકિન જેટલા ભગવાન પનપા, મહંતો પનપા, ધર્મો પનપા, આચાર્યો પનપા, આથી વધારે દુઃખ સંપ્રદાય બાદ જાતિ બાદ પનપા. એક ગુરુ ના શિષ્ય બીજા ગુરુ ને જ્યાં બેસે ત્યાં દુરા છોડીને કોઈને હૃદય પવિત્ર અત્યારે સુધી થયા નહીં. કે આજે ગુરુ નાનક કેટલા મોટા ધાર્મિકાનું ગ્રંથ પઢીને કોઈ નહીં કહી શકે કે સાધારણ પુરુષ છે, પણ આજે ધર્મના એક જ્યારે ગાંઠ વધી ગઈ ત્યારે બીજા ભાઈઓ આપસમાં ખપવા લગા. અમે પૂરા અહીંયા પણ હું બતાવું છું કે કોઈ જૈની છે, કોઈ વૈષ્ણવ છે, પત્ની અગર સ્વામિનારાયણ છે, પતિ વૈષ્ણવ છે, ધર્મ ને નામ પર આપસ માં લડાઈ ઝઘડા કે નહીં? આ એવું કોઈ નથી કે હું આ જોઉં છું કે એક ધર્મે અગર મારે ગુરુજી ના અગર કોઈ શિષ્ય છે તો કહી બીજા ને ગુરુ ને તો હંમેશા સંપ્રદાય ગુરુધર્મ એની ભગવાન ના તકલીફ છે. આ માનો નહીં માનો, હું એ બધી ખરી વાત કહું છું, એક એક મન ના દિલ ની વાત દાદા. બરોબર બરાબર. કેમ છું? હું તો આખા ભારતમાં શું કહેવા માંગે, એમ કે છે કે અત્યારે ઇતિહાસ આપણો પહેલેથી જોઈએ તો બધા છે તો મોટા ધર્મગુરુઓ બધા જે થઈ ગયા, મોસી છે કે ક્રાઇસ્ટ કે બધા, એ બધા એમ કે છે કે અમે ભગવાન ના દૂત છે ને બધાને શાંતિ આપવા માટે અમે આવ્યા છીએ. પણ જો ઇતિહાસ જોતા આવ્યા છીએ તો કે એ લોકોના હાજરીમાં અને એમના પછી પણ એક કાપા કાપીને ખૂનની નદીઓ વહી છે. અત્યારે આપણા ભારતમાં પણ આટલા બધા ધર્મગુરુઓ છે, આટલા બધા જે બધા આદિ પુરુષો બધા આ ઊંચા ઊંચા થઈ ગયા, ગુરુ નાનક પણ કેટલા ઊંચા થઈ ગયા, છતાં પણ કે છે કે એમના નામે પાછળ જે બધી ખૂન ખરાબી બધી થાય છે. તો કે અત્યારે ભારતમાં જે ખાવા પીવા અને કપડા રહેવાની જેટલી તકલીફ નથી, એથી વધારે આ ધર્મના નામે લોકોને આ બધી ઉપાધિ ઉભી થાય છે. ઘણી તકલીફ. તો કે આ એક આ બહુ વિચારવા જેવી વાત છે. હા, ઘણી વિચારવા જેવી સમસ્યા. અને લોકો ધર્મની પાછળ બધા આવું જ, જ્યાં ધર્મ હોય છે ત્યાં આ બધું ગુરુ શિષ્ય અને એકબીજાને કાપા કાપી અને બીજા એક ધર્મ વાળો બીજા ધર્મ વાળાને વેર ની દ્રષ્ટિ થી જુએ, એ આવું બધું છે. એટલે આ મોટા મોટી સમસ્યા છે, એમ તો એનો ઉકેલ બતાવો. આ તો ધર્મ ના નામે અધર્મ ચાલી રહ્યો છે. ધર્મ ચાલતો ને ધર્મ તો હોય, આ તો અમે તો ખબર છે. ત્યાં કોઈને દુઃખ ખબર છે કે ધર્મ ના નામે અધર્મ ચાલે છે, પણ એની સમસ્યા શું છે, એનો ઉકેલ કેવી રીતે લાવવો દાદા? એનો ઉકેલ તો જયારે આ કુદરત લાવવા તૈયારી કરી રહી છે, આ વસ્તી છે તે 4.5 લાખ બધી છે ને, તે કુદરત તૈયારી કરે છે. પાણી વસ્તી છે તે મૂળ વસ્તી કે તૈયાર કરવા માટે તૈયારી કરી છે. ત્યાર પછી ઉકેલાવશે, એમને ઉકેલાવવાનું. પણ દાદા હું તમને એક ઓર વાત બતાવું છું, કુદરત કરે નહીં કરે, પણ જ્યાં ધર્મ ગુરુઓ નહીં પહોંચાય આ પ્રજા આજ ભી જંગલી ને શાંતિ માં છે. કુદરત કરે, એમ કે છે કુદરત કરે કે ના કરે. દાદા તમે જરા સાંભળો, તમે આજે આસામ ના જંગલો માં જાઓ, આફ્રિકા ના જંગલો માં તમે આફ્રિકા માં હતા જાઓ, તમે બ્રિટેન ના જંગલો માં જાઓ, આ દેશમાં પણ જ્યાં લોકો ધર્મ ગુરુઓ નહીં પહોંચા, આ પોલિટિશિયનો નહીં પહોંચા, ત્યાં શાંતિ. જ્યાં ધર્મ ગુરુ પહોંચા, પોલિટિશિયન પહોંચા, ત્યાં આ શાંતિ. હું તમે દ્રષ્ટિ છે, આ ધર્મ ધર્મ વેપાર બેસી ગયો છે, એટલે વેપાર બેસી ગયો. હજી ધર્મ અધર્મ રૂપે હોય, ધર્મ જયારે મુહમ્મદ આયા ત્યારે વ્યાપાર નહીં, પછી થયા યા નહીં થયા. વ્યાપાર ના તો બાળી ના વ્યાપાર, કોઈ પણ વ્યાપાર ના પરિભાષા દાદા એવું છે કે એક એક વસ્તુ માં વ્યાપાર છે. જેવી રીતે એક એક વસ્તુ ને નાના છોકરા ને હાથ માં લેવાનું કામ છે, કામ ના મોટા પરિભાષા નહીં, સૂક્ષ્મ પરિભાષા. તો એવું લાગે છે કે પૃથ્વી પર અશાંતિ ના કારણે એક તો પોલિટિશિયનો ના લીડર, બીજા ધર્મ ના લીડર. હું પણ મારા પણ ગુરુ છે, હું પણ ધર્મ ના એ કરું છું, લેકિન આ વાત હું જો કહું છું આ 100% સત્ય છે. કેમ કે હું આફ્રિકા ના એક એક દાદા ગાંવ માં ઘુમા, બ્રિટેન માં ઘુમા, ચાઇના માં ઘુમા, આ એક એક હિમાલય ની ઝોપડીઓ માં ગયા તો જોયા કે જેટલી શાંતિ આ ભોલા ભાલા ને લોકો ને છે. જો બિલકુલ કોઈ સ્વચ્છ પોલિટિશિયન એની ધર્મગુરુ ને ટચ માં નહીં આયા, જેટલી શાંતિ છે. અત્યારે દુનિયામાં જ્યાં જ્યાં ધર્મગુરુઓ કે પોલિટિશિયન પહોંચ્યા નથી ત્યાં આગળ શાંતિ છે. આફ્રિકાના જંગલોમાં કે ભારતના જંગલોમાં જ્યાં જુઓ ત્યાં જ્યાં આ લોકો નથી પહોંચ્યા ધર્મગુરુઓ ને પહોંચ્યા, આ લોકો જ્યાં પહોંચ્યા ત્યાં બધું બગડી ગયું છે. લોકો ના હે હોય તો સારું છે. શું કહ્યું? એજન્ટો હોય છે, એજન્ટો એમના એજન્ટો બોલાવે છે, આવે છે, એજન્ટ નો ભાગીદારી હોય છે. અને પછી પાર્ટનર સિવિયન થી લઈને આ લોકો મારી મૂર્ખ બની જાય. બધા આ દરેક ધર્મ ના એજન્ટો હોય છે, એજન્ટો બોલાવે છે એમને, પછી ભાગીદારી નથી લે. પણ દાદા એનો ઉકેલ કેવી રીતે આવવાનો? આ બધું એક ક્યારે થશે? આ કુદરત લઈ રહી છે, આ 2-5 વર્ષમાં તો ઉકેલ લાવી જોઈએ ને. 2-5 વર્ષમાં ક્યારે થશે ને કેવી રીતે થશે દાદા? એ બધું જોવાની હે. એની મેરેજ આ આડાચાર બની છે ને, તે દેહ બદલી જશે એટલે મેરેજ ઉકેલ આવી જવાનો. આ લોકો ઉકેલ સાધુ સંતો છે, એક બધા ઉકેલ થાય નઈ, એ તો ઉડતા ગુંચવાળો ના થતો. આ તો જોવાય છે ને, તમને શું કે ઉકેલ તો વાત નહીં આવી ને. કારણ હું તો તમે સૃષ્ટિ થી લઈને એક એક ધર્મો ના બતાવું કેટલા ફાટા પડા, કહા ખૂન બહા, કહા ગોલિયા, કોઈ સાયન્ટિસ્ટો બોલાતે કેવી લોકો ફાંસી ઉપર લટકાયા, મહાવીર ના શિષ્યો અને બુદ્ધ ના શિષ્યો કેવી રીતે નાગપુર મેં ખૂન ખચ્ચર કિયા, રજનીશ ના શિષ્યો બીજા ને કેવી રીતે પહેલેથી કહીને બતાવું છું કે એક્ઝેક્ટ શું ઉપાય છે. યા તો બધા ધર્મગુરુઓ ને સ્ટાફ એન્ડ પોલિટિશિયન ને સ્ટાફ કે હું કોને ઉદાહરણ આપું છું, તમે આ જો કોઈને જોવા આવો તમારી સાથે કાર માં ચલો, શું કરે હું બતાવું કે વસ્તી 1920 માં 1900 માં 2.25 કરોડ જ હતી, 2.25 બસ હતી, એની હવા 4 બસ થઈ છે, એની મેરે 2 બસ થઈ જશે. એ તો કુદરત નો કાયદો છે. પણ શું થશે એટલે થશે, એમાં શું બુદ્ધિ થી માપી લેજો ને, ધંતી કંપો થશે, ફટાકડા ફૂટશે. ફટાકડા તમે જોઈ લે, આ રશિયાના અને અમેરિકા ના ફટાકડા નહીં જોયેલા, જોજો બધા ફટાકડા ફૂટશે, ધરતી કંપો થશે, દરિયો ઉતરશે, પ્લેટ તાળો ફરશે, બધા કુદરત ભંગાર કરીને ખેડે રાખ. ફટકડા ફૂટેગા તો જૈસે રાત્રિ કો જો સો જાતે હૈ તો જો જ્ઞાન હૈ જો ભાવના હૈ લેકર કે જગતે હૈ તો ફટકડા ફૂટને કે બાદ જો ચીજે બધી રહેગી વહી ઉઠેગી સંપ્રદાયવાદ, વહી જાતિવાદ, ઉસકે તો ખતમ હોને કી સંભાવના નહીં હૈ. યહાં બર્ફ ગિરતા હૈ તો પેડ દેખને મેં સૂખ જાતે હૈ, લેકિન મૂળ હૈ વો લેકર કે સ્ફુટિત હો જાતી હૈ. એમને જરા સમજાવો કે મહારાજજી ને પૂછ્યું છે કે આ વસ્તી ઓછી થઈ જશે તો એનાથી કે ધર્મ માં બધું સારું કઈ રીતના થશે, શાંતિ કઈ રીતે થશે. પછી ધર્મ ને સમજે ને ધર્મ ના વિચાર વાળા માણસો રહેશે, પછી આ અધર્મ ને જે ફેલાવો કરનારા છે બધા અનિમી ખરાબ થઈ જાય. તો આ ધર્મ ને કોણ ફેલાય છે, હિન્દુ કી જૈની કી પારસી કી જુડિઝમ કી ખ્રિસ્તીયન, કોણ રહેશે આખી ધર્મ ને કદી શું કરે. અમદાવાદ ના પેપર વાળા પૂછ્યું કે દાદા કોણ કોણ કોણ જશે અને કોણ રહેશે અને ભાગ પાડ્યા લોકો છે, ત્યારે મેં કહ્યું કાકા જગત માં 2 જાતના લોકો રહ્યા છે, હવે બીજી જાત નથી. 1 જાતના લોકો એવા છે કે જે પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે, શું કરે છે પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે, અને બીજી ક્વોલિટી એવી છે પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે. આ 2 જાતો રહી છે, તેમાં પરાણે ભ્રષ્ટાચાર જે કરાવડાવે છે એ ખલાસ થઈ જવાના છે, પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે એ રહેવાના છે. દાદા દાખલો આપીને સમજાવો ને, જરા દાખલો આપીને સમજાવો ને. મારા સમજી ગયા, પણ આ બધા બધા સમજી ગયા, સમજી ગયા. 5 વર્ષમાં આ ગુરુઓ ગુરુઓ જે પૈસા માટે આપે પડે છે ને, એ એમને એમની તૈયારી કર્યા છે, એમનો પોતાનો હિસાબ જ કરી રહ્યા છે, સમજે ને. એમાં કોઈ એમને ગાળો દેવા જેવા નથી, એમને નિંદા કરવા જેવું નથી. નિંદા ગાળી નહીં, આ તો વાત છે. જો આપને કઈ રીતે ખબર પડી કે 2-5 વર્ષમાં વસ્તી અડધી થઈ જશે? મને બધી બધી ખબર પડેલી છે, તે પ્રમાણે તમને કહું છું, માનવું હોય માનજો, ના માનવું હોય પાછું વાળજો. મને આ તો તમે પૂછીએ તો જવાબ આપું છું, ના માનવું હોય મને પાછું વાળજો, તમને ના મનાય તો. તમે આજનું નથી લખ્યું, 1973 થી લખ્યું. 2005માં ઇન્ડિયા આધ્યાત્મિક કેન્દ્ર થશે. 1985 થી 1995 અંદર માં આ બધું જગત આ પ્રમાણે થઈ જવાનું છે, અને 2005માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું લખેલું છે. આથી 13 વાર ઉપર લખેલું પુસ્તક માં, અને પાછું આખા જગત નું કેન્દ્ર થશે એ જ હિન્દુસ્તાન. દાદા તમે તો આજ આ પણ નોટ કરે છો, જેવી રીતે એક એક પુરુષ પોતાને પત્ની ના ધની છે ને, એવી રીતે મારા કેન્દ્ર થશે, આનું કેન્દ્ર થશે, દુનિયાના કેન્દ્ર થવા વાળા નથી. આ ચૂકી ભારત ના વિરોધ ની વાત કરું છું, પેબ્રા પ્રેક્ટિકલ ની સચ્ચાઈ વાત કરું છું. જેવી રીતે પોતા પત્ની ને આપણે ધની બનાવે છે, જ્યાં સુધી ભારત ની પોલિટિક્સ ના આ દશા, દુર્ગમ ના આદ હતા, ભગવાનો ને મચ્છર ની વાત બાહે આવે ત્યાં સુધી ભારત ના કલ્યાણ થાય આમાં કશું બાબા દમ નથી. જોકે હું ભારત ના છું, ભારતીય સંસ્કૃતિ ના પ્રેમ છે, પણ એક સચ્ચાઈ પણ છે, આમાં કોઈ સંદેહ નથી. સચ્ચાઈ તમારી દ્રષ્ટિથી છે મહારાજ, કે ભારત જ્યાં સંત પુરુષો ની ધરતી છે અને જ્યાં કુદરત આવી રીતના મદદ કરે એવું તેટલા અશાંતિ ત્યાં બધે છે. સંત બધવા સુધી અશાંતિ પણ ભારત માં અધિક વધે છે. આ તો તમે ગણા ને શાંતિ પણ મળે છે એવું નથી, શાંતિ મળે છે એ પણ છે. પરસેન્ટેજ નહીં, પરસેન્ટેજ ની વાત કરો તમે, ઘણા ની વાત નહીં. શા માટે જરૂર સેન્ટર બનશે કારણ કે બુદ્ધિ માં સમજાય નથી, બુદ્ધિ કારણ મારા બુદ્ધિ નથી ને એટલે હું બોલું છું. મારા બુદ્ધિ ને એવું વાત નહીં, અમે બહુ વાત કહું કે કોઈ બુદ્ધિ વગર નો હોય માણસ તેને આ વાત સમજાય. મારા બુદ્ધિ છાંટો નથી એટલે મને સમજાય, એવું તો કોઈ ઉત્તર નથી. અને આ બુદ્ધિ વાળા ના સમજાય, બુદ્ધિ વાળા નું ગજું જ નથી કે આ વાત સમજી છે કે મારી. એટલે આ મારા માં બુદ્ધિ નથી, એક સાત પણ બુદ્ધિ નથી, એટલે હું જે વાત કરું છું એ બુદ્ધિ વાળા થી સમજાય નહી. વાત નથી, આ બુદ્ધિ ની વાત નથી, આ સચ્ચાઈ ની વાત છે. જેવી રીતે સચ્ચાઈ આ છે કે અગર હું કેટલા વિટામિન ખાઉં તો ડોસા થઈ, આ છોકરી કેટલા અગર નહીં મળે તો પણ જવાન થાય, એવી રીતે સૃષ્ટિના ઇતિહાસ જો બતાવે છે. હું ઇતિહાસ ની વાત કરું, મારી પાસે 45,000 માણસો દિન રાત આ જગત નું કલ્યાણ કરવા માટે પ્રાર્થના કરી રહી છે, દિન રાત 24 કલાક. આટલી બધી દુનિયામાં અશાંતિ છે તો એ પ્રાર્થના નો અર્થ શું છે? પ્રાર્થના નથી, જગત કલ્યાણ કરવાની ભાવના છે. પ્રાર્થના જગત કલ્યાણ કરવાની ભાવના છે. 45,000 માણસ ની ભાવના દિન રાત 24 કલાક. તમે કહ્યું એટલે બધા તૈયાર થઈ રહ્યું છે અને આ બધું એરમેટ થઈ રહ્યું છે. અને મારી પાસે જે આવે તેને સર્ચ કરું છું કે એક ચિંતા થાય મારી પાસે $2,00,000 દાવો મળશે. એક ચિંતા થાય તો એમ કે છે કે તમે લખ્યું હતું 2005 ની સાલમાં ઇન્ડિયામાં બધી શાંતિ થઈ જશે, કે એવું તો તમે કઈ રીતે કહી શકો છો દાદા? અરે તમે કેવી રીતે તમને ખબર પડે કે 2005 ની સાલમાં? એ બુદ્ધિ વગર ના હોય ત્યારે સમજાય. તમે દૂરબીન થી જોવા જાય દાડો વરે નઈ, ચશ્મા વાળી વાંચો થી જોવા જાય દાડો વરે નઈ. એ પૂછે છે કે તમને એવું કઈ જ્ઞાન થયું છે તો ખબર પડે છે? એ બધું ગમે તે હશે અમારી પાસે, તમને બધી ખબર પડી છે, તમને ઠીક લાગે તો માનજો, સમજ પડે ને? ના ઠીક લાગે તમારે છો તેની જગ્યાએ છો ને. બ્રહ્મકુમારી તો કહે છે થોડે દેર માં નાશ થવા લાગશે, હું તે ચોપડી ને તાર કોઈ બુદ્ધ માન નહીં માને. જો સત્ય હે સત્ય, આ ક્યાં સત્ય નહીં કે સૃષ્ટિ થી ખતમ હોને વાલી, હવે તો માલુમ નહીં. સહી વાત એ હે કે આજ ભારત ને ઇસ વાત કો તો હમ ગારંટી કે સાથ કહે રહે હૈ, હમ હી નહીં. દેખો એક વાત હૈ, થોડા હૃદય કો ખોલ કે વિચાર સે દેખો. ધર્મ કયો કયો ધર્મ ખરો ધર્મ કયો? પોતાની જાત ને જાણવું તે, આત્મા ને જાણવું તે, બીજા બધા ધર્મ ખોટા. અને પેલો બાબો પૂછે છે સેકન્ડ ધર્મ કયો સારો? પોતાની જાત ના જાણવા વાળા ત્યાં સુધી કયો ધર્મ? કે પોતાના જે કોઈ હોય આજુબાજુ હોય તેને સુખ આપવું, એ સેકન્ડ ધર્મ. બસ આટલું જ જાણવા માટે આખું જગત છે, બધા પુસ્તકો લખ્યા છે. મારી પાસે આવ્યો તો હું તમને 2 કલાકમાં તો આ જાત ને જણાવડાવીશ. 2 કલાક વિધિન 2 અવર્સ. આત્માનું સેલ્ફ, જાત ને ના જાણી હોય તો પછી પોતાને આજુબાજુ હોય તેનું બધા એ દુઃખ આપે, એ દુઃખ આપે તો હવે જમે કરી દેવું, કારણ કે પેલા આપેલું છે તે પાછું આપી ગયો. તો તમે કહી દેવું, આપણે ગમતું હોય તો ભાઈ ધીરવું, ના ગમતું હોય તો